વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 33મો સર્ગ. શૂર્પણખાએ રાવણની જાટકણી કાઢવી. એ વખતે શૂર્પણખા શ્રીરામ દ્વારા તિરસ્કૃત થઈ હોવાથી બહુ દુઃખી હતી. એણે મંત્રીઓની વચ્ચે બેઠેલા સઘળા લોકોને રડાવનારા રાવણને અત્યંત રોષે ભરાઈને કઠોર વાણીમાં કહ્યું, રાક્ષસરાજ, તમે સ્વેચ્છાચારી અને નિરંકુશ બનીને વિષય ભોગોમાં ઘેલા બની રહ્યા છો. તમારા માટે ઘોર ભય ઉત્પન્ન થઈ ગયો છે. તમને આની ખબર હોવી જોઈતી હતી, પરંતુ તમે એ વિશે કંઈ જાણતા નથી. જે રાજા નિમ્ન શ્રેણીના ભોગોમાં આસક્ત થઈને સ્વેચ્છાચારીને લોભી થઈ જાય છે, એને ચિતાના અગ્નિની જેમ ત્યાજ્ય માનીને પ્રજા એનો વિશેષ આદર કરતી નથી. જે રાજા યોગ્ય સમયે સ્વયં જ પોતાના કાર્યનું સંપાદન કરતો નથી, એ રાજ્ય અને એ કાર્યોની સાથે જ નષ્ટ થઈ જાય છે. જે રાજા રાજ્યની દેખરેખ માટે ગુપ્તચરો નિયુક્ત કરતો નથી, પ્રજાને જેના દર્શન દુર્લભ થઈ જાય છે અને કામિની વગેરે ભોગોમાં આસક્ત હોવાના કારણે જે પોતાની સ્વાધીનતા ગુમાવી બેસે છે, એવા રાજાનો પ્રજાજનો દૂરથી જ ત્યાગ કરી દે છે. જેમ હાથીઓ નદીના કીચડથી દૂર રહે છે, જે નરેશ પોતાના રાજ્યના એ પ્રાંતની જે પોતાના જ બેદરકારીના કારણે બીજાના અધિકારમાં ચાલ્યો ગયો હોય, રક્ષા કરતા નથી, એને પાછો પોતાના અધિકારમાં લાવતા નથી, તેઓ સમુદ્રમાં ડૂબેલા પર્વતોની જેમ પોતાના અભ્યુદયથી ડીપી ઉઠતા નથી. જેઓ પોતાના મનને કાબૂમાં રાખનારા અને પ્રયત્નશીલ છે, એ દેવતાઓ, ગંધર્વો તથા દાનવોની સાથે વિરોધ કરીને તમે પોતાના રાજ્યની દેખરેખ માટે ગુપ્તચરો નિયુક્ત કર્યા નથી. એવી સ્થિતિમાં તમારા જેવો વિષય લોલુપ ચંચળ પુરુષ કેવી રીતે રાજા રહી શકે છે? રાક્ષસ, તમારો સ્વભાવ બાળક જેવો છે. તમે તદ્દન બુદ્ધિહીન છો. તમને જાણવા યોગ્ય વાતોનું પણ જ્ઞાન નથી. એવી સ્થિતિમાં તમે કઈ રીતે રાજા બન્યા રહેશો? વિજય વીરોમાં શ્રેષ્ઠ નિશાચરપતિ જે નરેશોના ગુપ્તચરો, કોષ, ખજાનો અને નીતિ એ બધા પોતાને અધીન નથી, તેઓ સાધારણ લોકોનો જ જેવા છે. ગુપ્તચરોની સહાયતાથી રાજાઓ દૂર દૂરના બધા કાર્યોની દેખરેખ રાખ્યા કરે છે, તેથી તેઓ દીર્ઘદર્શી અથવા દૂરદર્શી કહેવાય છે. મને લાગે છે તમે ગમાર મંત્રીઓથી ઘેરાયેલા છો, માટે જ તમે પોતાના રાજ્યમાં ગુપ્તચરો મૂક્યા નથી. તમારા સ્વજનોનો વધ થઈ ગયો, તમારું જ જનસ્થાન ઉજળ થઈ ગયું, છતાં તમને એની જાણ સુદ્ધા નથી. એકલા રામે, જે અનાયાસે જ મહાન કર્મ કરનારા છે, ભીમકર્મા રાક્ષસોની 14,000 સેનાને યમલોક પહોંચાડી દીધી, ખર અને દૂષણના પણ પ્રાણ લઈ લીધા, ઋષિઓને પણ અભયદાન આપી દીધું, તથા દંડકારણમાં રાક્ષસો તરફથી જે વિઘ્ન બાધાઓ હતા એ બધા દૂર કરીને ત્યાં શાંતિ સ્થાપી દીધી. જનસ્થાનને તો એમણે ખેદાન મેદાન જ કરી નાખ્યું. રાક્ષસ, તમે તો લોભ અને પ્રમાદને વશ થઈને પરાધીન થઈ રહ્યા છો, તેથી પોતાના જ રાજ્યમાં ઊભા થયેલા ભયની તમને કશી ખબર નથી. જે રાજા કઠોરતાપૂર્ણ વર્તન કરે છે અથવા ઉગ્ર સ્વભાવનો પરિચય આપે છે, સેવકોને ઘણું ઓછું વેતન આપે છે, પ્રમાદી અને ઘમંડી છે, તથા સ્વભાવે જ સઠ હોય છે, એના સંકટ સમયે બધા પ્રાણીઓ એનો સાથ છોડી દે છે, એની સહાયતા માટે આગળ વધતા નથી. જે અત્યંત અભિમાની, સ્વીકારવાને અયોગ્ય, પોતે જ પોતાને મહાન માનનારો અને ક્રોધી હોય છે, એવા નર અથવા નરેશને સંકટ સમયે આત્મીય લોકો પણ મારી નાખે છે. જે રાજા પોતાના કર્તવ્યનું પાલન અથવા કરતા યોગ્ય કાર્ય કરતો નથી, તથા ભયને પ્રસંગે ભયભીત અને પોતાની રક્ષા માટે સાવધાન હોતો નથી, એ સત્વરે રાજ્ય ભ્રષ્ટ તથા દીન થઈને આ પૃથ્વી પર ત્રણખલાની જેમ ઉપેક્ષિત થઈ જાય છે. લોકોને સૂકા લાકડાનું, માટીના ઢેફા તથા ધૂળનું પણ પ્રયોજન હોય છે, પરંતુ સ્થાનભ્રષ્ટ રાજાઓનું એમને કોઈ પ્રયોજન હોતું નથી. જેમ પહેરેલું વસ્ત્ર અને મસળી નાખવામાં આવેલી ફૂલોની માળા બીજાના ઉપયોગમાં આવેલા લાયક હોતા નથી, એ જ રીતે રાજ્ય ભ્રષ્ટ થયેલા રાજા સમર્થ હોવા છતાં બીજાઓ માટે નિરર્થક છે. પરંતુ જે રાજા સદા સાવધાન રહે છે, રાજ્યના બધા કાર્યોની જાણકારી રાખે છે, ઇન્દ્રિયોને વશમાં રાખે છે, કૃતજ્ઞ, બીજાઓના ઉપકારને માનનાર તથા સ્વભાવે જ ધર્મપરાયણ હોય છે, એ રાજા લાંબા સમય સુધી રાજ્ય કરે છે. જે સ્થૂળ આંખોથી તો સૂએ છે, પરંતુ નીતિની આંખોથી સદાય જાગતું રહે છે, તથા જેના ક્રોધ અને અનુગ્રહનું ફળ પ્રત્યક્ષ પ્રગટ થાય છે, એ રાજાની લોકો પૂજા કરે છે. રાવણ, તમારી બુદ્ધિ દૂષિત છે અને તમે આ સઘળા રાજોચિત ગુણોથી વંચિત છો, કેમ કે તમને હજી સુધી ગુપ્તચરોની સહાયતાથી રાક્ષસોના મહાન સંહારની સમાચારની જાણ થઈ શકી નથી. તમે બીજાનો નાદર કરનારા, વિષયાસક્ત અને દેશકાળના વિભાગને યથાર્થ રૂપે સમજતા નથી. તમે ગુણ અને દોષના વિચાર અને નિશ્ચયમાં કદી પોતાની બુદ્ધિ વાપરી નથી, તેથી તમારું રાજ્ય સત્વરે જ નષ્ટ થઈ જશે, તમે પોતે પણ ભારે આપત્તિમાં પડી જશો. શૂર્પણખા દ્વારા કહેવામાં આવેલા પોતાના દોષો પર બુદ્ધિપૂર્વક વિચાર કરીને ધન, અભિમાન અને બળથી સંપન્ન એ નિશાચર રાવણ ઘણીવાર સુધી વિચાર અને ચિંતામાં ડૂબેલો રહ્યો. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 33મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.